વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 64મો સર્ગ. શ્રીરામ અને લક્ષ્મણ દ્વારા સીતાની શોધ, શ્રીરામના શોકભર્યા ઉદ્ગાર, મૃગો દ્વારા સંકેત મળતા બંને ભાઈઓએ દક્ષિણ દિશા તરફ જોવું, પરોત્પર ક્રોધ, સીતાના વિખરાયેલા ફૂલ, આભૂષણોના કણ અને યુદ્ધના ચિહ્ન જોઈને શ્રીરામે દેવતાઓ વગેરે સહિત સમસ્ત ત્રિલોક પર રોષ પ્રગટ કરવો. ત્યાર પછી રાંક બનેલા શ્રીરામચંદ્રજીએ દિનવાણીમાં લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, તમે તરત જ ગોદાવરી નદીના તટ પર જઈને તપાસ કરો. સીતા કમળ લેવા માટે તો ગઈ નથી ને? શ્રીરામની આવી આજ્ઞા મળતા લક્ષ્મણ શીઘ્ર ગતિથી પુનઃ રમણીય ગોદાવરી નદીના તટ પર ગયા. અનેક તીર્થો ઘાટો ધરાવતા ગોદાવરીના તટ પર શોધીને લક્ષ્મણ ફરી પાછા આવ્યા અને રામને કહ્યું, ભાઈ, મને ગોદાવરીના ઘાટો પર સીતા ક્યાંય જોવા મળતા નથી. જોર જોરથી પોકારવા છતાં તેઓ મારો અવાજ સાંભળતા નથી. શ્રીરામ, કલેશોનો નાશ કરનારા વિદેહરાજકુમારી કોણ જાણે ક્યાં દેશમાં ચાલ્યા ગયા. ભાઈ શ્રીરામ, જ્યાં કૃષ્ણકટી પ્રદેશ ધરાવતા સીતા ગયા છે એ સ્થાનને હું જાણતો નથી. લક્ષ્મણની વાત સાંભળીને દિન અને સંતાપથી મોહિત થયેલા શ્રીરામચંદ્રજી સ્વયં ગોદાવરી નદીના તટ પર ગયા. ત્યાં જઈને શ્રીરામે પૂછ્યું, સીતા ક્યાં છે? પરંતુ વધ કરવા યોગ્ય રાક્ષસરાજ રાવણ દ્વારા હરી જવાયેલી સીતાના વિશે સમસ્ત ભૂતોમાંથી કોઈએ કશું જ ન કહ્યું. ગોદાવરી નદીએ પણ શ્રીરામને કોઈ ઉત્તર ન આપ્યો. ત્યાર પછી વનમાં વનના બધા પ્રાણીઓએ ગોદાવરીને પ્રેરિત કર્યા કે તમે શ્રીરામને એમની પ્રિયાનો પતો બતાવી દો. પરંતુ શોકમગ્ન શ્રીરામના પૂછવા છતાં પણ ગોદાવરીએ સીતાનો પતો ન બતાવ્યો. દુરાત્મા રાવણના એ રૂપ અને કર્મને યાદ કરીને ભયની મારી ગોદાવરી નદીએ વૈદેહીના વિષયમાં શ્રીરામને કાંઈ ન કહ્યું. સીતાના દર્શન વિશે જ્યારે નદીએ એમને સંપૂર્ણ નિરાશ કરી દીધા ત્યારે સીતાને ન જોતા કષ્ટમાં પડેલા શ્રીરામે સુમિત્રાનંદનને આમ કહ્યું, સૌમ્ય લક્ષ્મણ, આ ગોદાવરી નદી તો મને કશો જવાબ આપતી નથી. હવે હું રાજા જનકને જ્યારે મળશે ત્યારે શું જવાબ આપીશ? જાનકી વિના એની માતાને મળીને પણ હું એમને આ અપ્રિય વાત કઈ રીતે કહીશ? રાજ્યહીન થઈને વનમાં જંગલી ફળમૂળ ખાઈને નિર્વાહ કરતી વખતે પણ એ મારી સાથે રહીને મારા બધા દુઃખોને દૂર કર્યા કરતી હતી. એ વિદેહ રાજકુમારી ક્યાં ચાલી ગઈ? બંધુ બાંધવોથી તો હું વિખૂટો પડી જ ગયો હતો. હવે સીતાને ન જોતા એનાથી પણ મારે વંચિત થવું પડ્યું. એની ચિંતામાં નિરંતર જાગતા રહેવાના કારણે હવે મારી બધી રાતો ઘણી લાંબી થઈ જશે. મંદાકિની નદી, જનસ્થાન તથા પ્રસ્વવણ પર્વત આ બધા સ્થાનોમાં હું વારંવાર ભ્રમણ કરતો રહીશ. કદાચ ત્યાં સીતાનો પત્તો લાગી જાય. વીર લક્ષ્મણ, આ વિશાળ મૃગ મારી સામે વારંવાર જોઈ રહ્યો છે. જાણે તેઓ કંઈક કહેવા ઈચ્છે છે. હું એમના સંકેતોને સમજી રહ્યો છું. ત્યાર પછી એ બધાની સામે જોઈને પુરુષ સિંહ શ્રીરામચંદ્રજીએ એમને કહ્યું, કહો સીતા ક્યાં છે? એ મૃગો તરફ જોતા રાજા શ્રીરામે જ્યારે અશ્રુ ગદગદ વાણીમાં પૂછ્યું ત્યારે એ મૃગ એકદમ ઊભા થઈ ગયા અને ઉપર તરફ જોઈને આકાશ માર્ગ તરફ લક્ષ્ય કરીને બધા જ એક સાથે દક્ષિણ દિશા તરફ મુખ કરીને દોડ્યા. મિથિલેશ કુમારી સીતા હરાઈને જે દિશામાં ગયા હતા એ દિશા તરફના માર્ગે જતા એ મૃગ રાજા શ્રીરામચંદ્રજી પ્રત્યે વળી વળીને જોતા રહેતા હતા. એ મૃગ આકાશ માર્ગ અને ભૂમિ બંને બાજુ જોતા અને ચીચિયારી પાડતા રહીને વળી પાછા આગળ વધતા હતા. લક્ષ્મણે એમની આ ક્રિયા તરફ ધ્યાન આપ્યું. તેઓ જે કંઈ કહેવા માગતા હતા એનો સાર એમની ક્રિયા હતી, એને એમણે બરાબર સમજી લીધી. ત્યાર પછી બુદ્ધિમાન લક્ષ્મણે આર્ત જેવા થઈને પોતાના મોટા ભાઈને આમ કહ્યું, આર્ય, જ્યારે તમે પૂછ્યું કે સીતા ક્યાં છે ત્યારે આ મૃગ એકદમ ઊભા થઈ ગયા તથા પૃથ્વી અને દક્ષિણ તરફ આપણું ધ્યાન દોરવા લાગ્યા છે. તેથી દેવ, એ જ સારું રહેશે કે આપણા નૈઋત્ય દિશા તરફ જઈએ. સંભવ છે કે અહીં જવાથી સીતાના કંઈક સમાચાર મળી જાય અથવા આર્યા સીતા પોતે જ દ્રષ્ટિગોચર થઈ જાય. ત્યારે બહુ સારું કહીને શ્રીમાન રામચંદ્રજી લક્ષ્મણની સાથે પૃથ્વી તરફ ધ્યાનથી જોતા રહીને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. એ બંને ભાઈ પરસ્પર આ જ પ્રકારની વાતો કરતા કરતા એવા માર્ગ પર જઈ પહોંચ્યા જ્યાં ધરતી પર થોડા ફૂલ પડેલા દેખાતા હતા. પૃથ્વી પર ફૂલોની વર્ષાને જોઈને વીર શ્રીરામે દુઃખી થઈને લક્ષ્મણને આ દુઃખ ભર્યા શબ્દો કહ્યા. લક્ષ્મણ, હું આ ફૂલોને ઓળખું છું. આ એ જ ફૂલ અહીં પડ્યા છે જે વનમાં મેં વિદેહ નંદિનીને આપ્યા હતા અને એમણે પોતાના કેસમાં એ ભરાવ્યા હતા. મને લાગે છે કે સૂર્ય, વાયુ અને યશસ્વીની પૃથ્વીએ મારું પ્રિય કરવા માટે આ ફૂલોને સુરક્ષિત રાખ્યા છે. પુરુષ પ્રવર લક્ષ્મણને આમ કહીને ધર્માત્મા મહાબાહુ શ્રીરામે ઝરણાઓથી ભરાયેલા પ્રસવણ ગીરીને કહ્યું, ભરતવાજ, શું તમે આ વનના રમણીય પ્રદેશમાં મારાથી વિખૂટા પડેલા સર્વાંગ સુંદરી રમતી સીતાને, રમણી સીતાને જોયા છે? ત્યાર પછી જેમ સિંહ નાના મૃગને જોઈને ત્રાડ પાડે છે એ રીતે એમણે કોપ કરીને પર્વતને કહ્યું, પર્વત, તારા બધા શિખરોનો વિધ્વંસ કરી નાખું એ પહેલાં જ તું એ કંચન જેવી કાયા કાંતિવાળી સીતાના મને દર્શન કરાવી દે. શ્રીરામ દ્વારા મૈથિલી માટે આમ કહ્યા પછી પોતે જાણે સીતાને દેખાડતો હોય તેમે પર્વત કંઈક ચિહ્ન પ્રગટ કરી દીધું. શ્રીનાથજી સમક્ષ એ સીતાને સાક્ષાત ઉપસ્થિત ન કરી શક્યો. ત્યારે દશરથ નંદન શ્રીરામે એ પર્વતને કહ્યું, અરે, તું મારા બાણોના અગ્નિથી બળીને ભસ્મ થઈ જઈશ. કોઈ પણ બાજુએથી તું સેવન કરવા યોગ્ય રહીશ નહીં. તારા તરણા, વૃક્ષો અને લતાઓ નષ્ટ થઈ જશે. ત્યાર પછી તેઓ સુમિત્રા કુમારને કહેવા લાગ્યા, લક્ષ્મણ, જો આ નદી આજે મને ચંદ્રમુખી સીતાનો પત્તો આપતી નથી એટલે હવે હું આને પણ સૂકવી નાખીશ. આમ કહીને રોષે ભરાયેલા શ્રીરામચંદ્રજી એની સામે એવી રીતે જોવા લાગ્યા જાણે પોતાની દ્રષ્ટિ દ્વારા એને બાળીને ભસ્મ કરી દેવા માગે છે. એટલામાં એ પર્વત અને ગોદાવરીની સમીપની ભૂમિ પર રાક્ષસનું વિશાળ પગલું ઉપસેલું દેખાયું. સાથે સાથે રાક્ષસે જેમનો પીછો કર્યો હતો અને જે શ્રીરામની અભિલાષા રાખીને રાવણના ભયથી સંત્રસ્ત થઈને આમ તેમ ભાગતી ફરી હતી, એ વિદેહ કુમારી સીતાના ચરણ ચિહ્ન પણ ત્યાં દેખાયા. સીતા અને રાક્ષસના પગલાના ચિહ્ન, તૂટેલા ધનુષ્ય, તર્કસ અને છિન્ન ભિન્ન થઈને અનેક ટુકડામાં વિખરાયેલા રથને જોઈને શ્રીરામચંદ્રજીનું હૃદય ગભરાઈ ઉઠ્યું. તેઓ પોતાના પ્રિય ભાઈ સુમિત્રાનંદનને કહેવા લાગ્યા, લક્ષ્મણ, જો આ સીતાના આભૂષણમાં રહેલી સોનાની ઘૂઘરીઓ વિખરાયેલી પડી છે. સુમિત્રાનંદન, એના વિવિધ પ્રકારના હાર પણ તૂટેલા પડ્યા છે. સુમિત્રા કુમાર, જુઓ, અહીંની ભૂમિ બધી બાજુથી સુવર્ણના બિંદુઓની જેમ વિચિત્ર રક્ત બિંદુઓથી રંગાયેલી દેખાય છે. લક્ષ્મણ, મને તો એવું લાગે છે કે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા રાક્ષસોએ સીતાના ટુકડે ટુકડા કરીને એને પરસ્પર વહેંચીને ખાધી હશે. સુમિત્રાનંદન, સીતા માટે પરસ્પર વિવાદ કરનારા બે રાક્ષસો વચ્ચે અહીં ઘોર યુદ્ધ પણ થયું છે. સૌમ્ય, તેથી જ તો અહીં આ મોતી અને મણિઓથી જડેલું અને વિભૂષિત કોઈનું અત્યંત સુંદર અને વિશાળ ધનુષ્ય તૂટીને પૃથ્વી પર પડ્યું છે. આ કોનું ધનુષ્ય હોઈ શકે છે? વત્સ, ખબર નથી. આ રાક્ષસોનું છે કે દેવતાઓનું? આ પ્રાતઃ કળના સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહ્યું છે તથા એમાં વૈદુર્યમણી નીલમના ટુકડા જડેલા છે. સૌમ્ય, પેલી બાજુ પૃથ્વી પર તૂટેલું એક સોનાનું કવચ પડ્યું છે. કોણ જાણે એ કોનું હશે, કોનું છે? દિવ્ય માળાઓથી સુશોભિત આ સો કમાનો વાળું છત્ર કોનું છે? એની દાંડી તૂટી ગઈ છે અને એની ધરતી પર પાડી નાખવામાં આવ્યું છે. અહીં આ પીસાચો જેવા મુખવાળા ભયંકર રૂપધારી ગધેડા મરેલા પડ્યા છે. એ શરીરે બહુ તગડા છે. આ બધાની છાતી પર સોનાના કવચ બાંધેલા છે. આ બધા યુદ્ધમાં મરાઈ ગયેલા લાગે છે. ખબર નથી આ કોના છે તથા યુદ્ધમાં કામ આવતો આ કોનો રથ પડ્યો છે. આને કોઈએ ઊંધો કરીને તોડી નાખ્યો છે. સમરાંગણમાં સ્વામીને સૂચિત કરનારી ધજા પણ આમાં લાગેલી છે. આ તેજસ્વી રથ પ્રજ્વલિત અગ્નિ જેવો જળહળા થઈ રહ્યો છે. આ ભયંકર બાણ જે અહીં ટુકડે ટુકડા થઈને વિખરાયેલા પડ્યા છે એ કોના છે? એમની લંબાઈ પહોળાઈ રથની ધૂસરી જેવી દેખાય છે. એમના અગ્રભાગ તૂટી ગયા છે તથા એ સુવર્ણથી વિભૂષિત થયા છે, વિભૂષિત છે. લક્ષ્મણ, ત્યાં જુઓ. આ બાણોથી ભરેલા બે તર્કશ પડ્યા છે જે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ કોનો સારથી મરેલો પડ્યો છે જેના હાથમાં ચાબુક અને લગામ હજી સુધી રહેલી? સૌમ્ય, આ જરૂર કોઈ રાક્ષસનું પગલું દેખાય છે. અત્યંત ક્રૂર હૃદયના કામરૂપી રાક્ષસોના સાથે મારું વેર સો ગણું વધી ગયું છે. જેવો આ વેર એમના પ્રાણ લઈને જ શાંત થશે, અવશ્ય તપસ્વીની વિદેહરાજ કુમારીનું હરણ થયું છે. એ મૃત્યુને પ્રાપ્ત થઈ છે અથવા રાક્ષસો એને ખાઈ ગયા છે. આ વિશાળ વનમાં હારીને લઈ જવાતી સીતાની રક્ષા ધર્મ પણ કરી જ નથી રહ્યો. સૌમ્ય, લક્ષ્મણ, જ્યારે વિદેહીનંદની રાક્ષસોનો ગ્રાસ બની ગઈ અથવા એમના દ્વારા હરી લઈ જવામાં આવી અને કોઈ સહાયક ન થયો, ત્યારે આ જગતમાં ક્યાં એવા પુરુષો છે જે મારું પ્રિય કરવા સમર્થ હોય? લક્ષ્મણ, જે સમસ્ત લોકોની સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા ત્રિપુર વિજય વગેરે શૌર્ય સંપન્ન મહેશ્વર છે, તેઓ પણ જ્યારે પોતાના કરુણામય સ્વભાવના કારણે ચૂપ બેસી રહે છે ત્યારે સઘળા પ્રાણીઓ એમના ઐશ્વર્યને ન જાણવાથી એમનો તિરસ્કાર કરવા લાગી જાય છે. હું લોકહિતમાં તત્પર યુક્ત ચિત્ત જીતેન્દ્રિય તથા જીવો પર કરુણા કરનારો છું. તેથી આ ઇન્દ્ર વગેરે દેવેશ્વરો ચોક્કસ મને નબળો માની રહ્યા છે. તેથી જ તો એમણે સીતાની રક્ષા કરી નથી. લક્ષ્મણ, જુઓ તો ખરા, આ દયાળુતાનો ગુણ મારી પાસે આવીને દોષ બની ગયો. તેથી જ તો મને નિર્બળ માનીને મારી પત્નીનું અપહરણ કરવામાં આવ્યું છે. તેથી હવે મારે પુરુષાર્થ જ પ્રગટ કરવો પડશે. જેમ પ્રલયકાળમાં ઉદિત થયેલો મહાન સૂર્ય ચંદ્રમાની જ્યોત્સના ચંદ્રિકાનો સંહાર કરીને પ્રચંડ તેજથી પ્રકાશિત થઈ ઉઠે છે, એ જ રીતે હવે મારું તેજ આજે જ સમસ્ત પ્રાણીઓ તથા રાક્ષસોનો અંત આણવા માટે મારા એ કોમળ સ્વભાવ વગેરે ગુણોને સમેટીને પ્રચંડ રૂપે પ્રકાશિત થશે, એ પણ તમે જુઓ. લક્ષ્મણ, હવે ન તો યક્ષ, ન ગંધર્વ, ન પિશાચ, ન રાક્ષસ, ન કિન્નર કે ન મનુષ્યો પણ સુખેથી રહેવા પામશે. સુમિત્રાનંદન, જોજો, થોડી જ વારમાં આકાશને હું મારા છોડેલા બાણોથી ભરી દઈશ અને ત્રણેય લોકમાં વિચરનારા પ્રાણીઓને હાલવા ડોલવા પણ નહીં દઉં. ગ્રહોની ગતિ અટકી જશે, ચંદ્રમા છુપાઈ જશે, અગ્નિ મરુદગણ તથા સૂર્યનું તેજ નષ્ટ થઈ જશે, બધું જ અંધકારથી ઢકાઈ જશે, પર્વતોના શિખરોને મથી નાખવામાં આવશે, બધા જળાશયો નદી સરોવરો વગેરે સુકાઈ જશે, વૃક્ષ લતા અને ગુલ્મ નષ્ટ થઈ જશે અને સમુદ્રનો પણ નાશ કરી નાખવામાં આવશે. આમ હું સમગ્ર ત્રિલોકમાં કાળની વિનાશ લીલાનો આરંભ કરી દઈશ. સુમિત્રાનંદન, જો દેવેશ્વરો આજ મુહૂર્તમાં સીતાદેવીને મને સકુશળ પાછા નહીં આપી દે તો તેઓ મારો પરાક્રમ જોઈ લેશે. લક્ષ્મણ મારા ધનુષ્યની પ્રત્યંચામાંથી છૂટેલા બાણ સમૂહ દ્વારા આકાશ સંપૂર્ણપણે છવાઈ જતા એમાં કોઈ પ્રાણી ઉડી શકશે નહીં. સુમિત્રાનંદન, જો આજે મારા નારાચોથી મસળાઈને આ સંપૂર્ણ જગત વ્યાકુળ અને મર્યાદા રહિત થઈ જશે, અહીંના મૃગ અને પક્ષી વગેરે પ્રાણીઓ નષ્ટ અને વ્યાકુળ થઈ જશે, ધનુષ્યને કાન સુધી ખેંચીને છોડવામાં આવેલા મારા બાણોને રોકવા જીવ જગત માટે બહુ મુશ્કેલ થઈ પડશે, હું સીતા માટે બાણો દ્વારા આ જગતના સમસ્ત પિશાચો અને રાક્ષસોના સંહાર કરી નાખીશ. રોષ અને અમર્ષપૂર્વક છોડવામાં આવેલા મારા અણી વિનેના દૂર સુધી જનારા બાણોનું બળ આજે દેવતાઓ જોશે. મારા ક્રોધથી ત્રિલોકનો વિનાશ થઈ જતા ન દેવતાઓ રહેશે કે ન દૈત્ય, ન પિશાચ રહેશે કે ન રાક્ષસો. દેવતાઓ દાનવો યક્ષો અને રાક્ષસોના જે લોક છે એ મારા બાણોથી છિન્ન ભિન્ન થઈને વારંવાર નીચે પડશે. સુમિત્રાનંદન, જો દેવેશ્વરો મારી હરાયેલી કે મારી કે મરાયેલી સીતાને લાવીને મને નહીં આપે તો આજે જ હું મારા સાયકોના મારથી આ ત્રણેય લોકને મર્યાદાથી ભ્રષ્ટ કરી નાખીશ. જો તેઓ મારી પ્રિયા વિદેહરાજ કુમારી મને એ જ રૂપમાં પાછી નહીં આપે તો હું ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકીનો નાશ કરી નાખીશ. જ્યાં સુધી સીતાના દર્શન નહીં થાય ત્યાં સુધી હું મારા સાયકો દ્વારા સમસ્ત સંસારને સંતપ્ત કરતો રહીશ. આમ કહીને શ્રીરામચંદ્રજીના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા, હોઠ ફરકવા લાગ્યા. એમણે વલ્કલ અને મૃગચર્મને સારી પેઠે કસીને પોતાની જટાને પણ બરાબર બાંધી લીધી. એ સમયે ક્રોધે ભરાઈને એ રીતે સંહાર માટે ઉદ્ધત થયેલા ભગવાન શ્રીરામનું શરીર પૂર્વકાળમાં ત્રિપુરનો સંહાર કરનારા રુદ્ર જેવું લાગતું હતું. એ સમયે લક્ષ્મણના હાથમાંથી ધનુષ્ય લઈને શ્રીરામચંદ્રજીએ દ્રઢતાપૂર્વક પકડી લીધું અને એક વિષધર સર્પની જેમ ભયંકર અને પ્રજ્વલિત બાણ લઈને એને ધનુષ્ય પર મૂક્યું. ત્યાર પછી શત્રુનગરી પર વિજય પ્રાપ્ત કરનારા શ્રીરામ પ્રલય કાળના અગ્નિની જેમ રોષે ભરાઈને આમ બોલ્યા, લક્ષ્મણ, જેમ વૃદ્ધાવસ્થા, જેમ મૃત્યુ, જેમ કાળ અને જેમ વિધાતા હંમેશા બધા પ્રાણીઓ પર પ્રહાર કરે છે પરંતુ એમને કોઈ રોકી શકતું નથી, એ જ રીતે ક્રોધના આવેશમાં આવ્યા પછી ખરેખર મને પણ રોકી શકનાર કોઈ નથી. જો દેવતાઓ વગેરે આજે પહેલાંની જેમ મનોહર દાંતોવાળી અનિંદ્ય સુંદર મિથિલેશ કુમારી સીતા મને પાછી નહીં આપે તો હું દેવતા, ગંધર્વ, મનુષ્ય, નાગ અને પર્વતો સહિત સંપૂર્ણ સંસારને ઉલટાવી નાખીશ. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 64મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.